શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 14 પાપીઓને પ્રાપ્ત થનારી નરકોની યાતનાઓનું વર્ણન ભગવદ્ ભક્તિનું નિરૂપણ તથા ધર્મરાજના ઉપદેશથી ભગીરથનો ગંગાજીને લાવવા માટે ઉદ્યોગ. ધર્મરાજ કહે છે, હે રાજા ભગીરથ, હવે હું પાપોના ભેદ અને સ્થૂળ યાતનાઓનું વર્ણન કરીશ, તમે ધૈર્યપૂર્વક સાંભળો. કેમ કે નરક અતિ ભયંકર હોય છે. જે દુરાત્મા પાપીને સદા જે નરકાગ્નિમાં નાખવામાં આવે છે તે નરક પાપનું ભયંકર ફળ આપનારા છે. હું તે બધાનું વર્ણન કરું છું. તે નરકોના નામ આ પ્રમાણે છે: તપન, બાલુકા, રૌરવ, મહારૌરવ, કુંભ, કુંભીપાક, નિરુચ્છ્વાસ, કાલસૂત્ર, પ્રમર્દન, ભયંકર, અસિપત્રવન, લાલાભક્ષ, હિમોત્કટ, મુષાવસ્થા, વસારૂપ, વૈતરણી નદી, સ્વભક્ષ્ય, મૂત્રપાન, પુરુષહદ્ર, તપ્તશૂલ, તપ્તશિલા, સાલમલી વૃક્ષ, શોણિત કૂપ, ભયાનક શોણિત ભોજન, વહની જ્વાલા નિવેશન, શિલાવૃષ્ટિ, શસ્ત્રવૃષ્ટિ, અગ્નિવૃષ્ટિ, શારોદક, ઉષ્ણતોય, તપ્તાય ય પિંડભક્ષણ, અધઃશિર શોષણ, મરુપ્રતપન, પાષાણ વર્ષા, કૃમિભોજન, શારોદપાન, ભ્રમન, કરકચ દારૂણ, પુરુષલેપન, પુરુષભોજન, પુરુષભોજન, મહાઘોર રેતપાન, સર્વસંધિ દાહન, ધૂમ્રપાન, પાસબંધ, નાના સુલાનુલેપન, અંગારશયન, મુષળમર્દન, વિવિધ કાષ્ટયંત્ર, કર્ષણ છેદન, પતનોત્પન, પતન, ગદા દંડા દીપીદંડ, ગજદંત પ્રહરણ, નાના સર્પદશન, નાના મુખ સીતાંબુ સેચન, ઘોર ક્ષારાંબુપાન, લવણ ભક્ષણ, સ્નાયુ છેદન, સ્નાયુબંધ, અસ્થિ છેદ, ક્ષાર અંબુ, પૂર્ણરંધ્ર પ્રવેશ, માંસભોજન, મહાઘોર, પિત્તપાન, શ્લેષ્મ ભોજન, વૃષાગ્રપાતન, જલાંતમર્જન, પાષાણધારણ, કંટકો પરિશયન, પીપીલિકા દશન, વૃષિક પીડન, વ્યાઘ્ર પીડા, શૃંગાલ પીડા, શૃંગાલી પીડા, મહિષ પીડન, કદર્મ શયન, દુર્ગંધ પરિપૂર્ણ, બહુશસ્ત્રા શસ્ત્ર શયન, મહાતિક્ત નિવેશણ, નિવેશણ નિષેવણ, અત્યુષણ તેલપાન, મહાકટુ નિષેવણ, કષાયોદક પાન, તપ્ત પાષાણ તક્ષણ, અત્યુષણ શીત સ્નાન, દશન શિરણન, તપ્તાય શયન અને અયોભાર બંધન. હે મહાભાગ, આ પ્રમાણે કરોડો પ્રકારની નરક યાતનાઓ હોય છે, જેમનું હજારો વર્ષોમાં પણ વર્ણન કરી શકું એમ નથી, કરી શકું નહીં. હે ભૂપાલ, આ નરકોમાંથી જે પાપીને જે નરક પ્રાપ્ત થાય છે તે બધું હું કહીશ. આ બધું મારા મુખથી સાંભળો. બ્રહ્મહત્યારા, શરાબી, સોનાની ચોરી કરનાર, ગુરુપત્ની ગામી, આ બધા મહાપાતકી છે. એમનો સંસર્ગ રાખનાર પાંચમો મહાપાતકી છે. બ્રહ્મા ચ, સુરાપી ચ, સ્તેયી ચ, ગુરુતલ્પગ મહાપાતકીન સ્તવે તે તત્સંસર્ગી ચ પંચમમ. નારદ પુરાણ પૂર્વ ભાગ એક અધ્યાય 15 શ્લોક 22-23. જે પંક્તિભેદ બલિવૈશ્વદેવ રહિત હોવાથી વ્યર્થ માત્ર શરીર પોષણ માટે જ રસોઈ બનાવે છે, સદા બ્રાહ્મણોને કલંક લગાવતો, બ્રાહ્મણોને ગુરુજનોને આદેશ આપે અને વેદ વિક્રિય કરે છે, આ પાંચ પ્રકારના પાપી બ્રહ્મઘાતક કહેવાય છે. હું તમને ધન વગેરે આપીશ, આમ કહીને જે બ્રાહ્મણોને બોલાવે છે અને પછી નથી કહીને તેને શુષ્ક જવાબ આપી દે છે, તેને બ્રહ્મહત્યારો કહે છે. જે સ્નાન અથવા પૂજાના કામ માટે જઈ રહેલા બ્રાહ્મણના કાર્યમાં વિઘ્ન નાખે છે તેને પણ બ્રહ્મઘાતી કહે છે. જે બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે તથા જે અસત્ય વાણી બોલે છે તે બ્રહ્મહત્યારો કહેવાય છે. અધર્મનું અનુમોદન કરનારને પણ બ્રહ્મઘાતી કહે છે. જે બીજાઓને ઉદ્વેગમાં નાખે છે, બીજાના દોષોની ચાડી ખાય છે અને પાખંડપૂર્ણ આચારમાં તત્પર રહે છે તેને બ્રહ્મહત્યારો કહે છે. જે દરરોજ દાન લે છે, પ્રાણીઓના વધમાં તત્પર રહે છે તથા અધર્મનું અનુમોદન કરે છે તેને પણ બ્રહ્મઘાતી કહેવાય છે. તેને પણ બ્રહ્મઘાતી કહેવાયો છે. હે રાજન, આ પ્રમાણે નાના પ્રકારના પાપ બ્રહ્મહત્યા સમાન છે. હવે મદિરાપાન જેવા પાપનું સંક્ષેપમાં વર્ણન કરું છું. અનેક જગ્યાએથી ભોજન લઈને ભોજન કરવું, વેશ્યા સેવન કરવું અને પતિત પુરુષોનું અન્ન ખાવું મદિરાપાન તુલ્ય માનવામાં આવે છે. ઉપાસનાનો ત્યાગ, મંદિરના પૂજારીનું અન્ન ખાવું તથા શરાબ પીનારી સ્ત્રી સાથે સંબંધ રાખવો મદિરાપાન તુલ્ય છે. જે દ્વિજ શુદ્રને ત્યાં ભોજન કરે છે તેને બધા ધર્મોથી બહિષ્કૃત શરાબી જ સમજવો જોઈએ. જે શુદ્રની આજ્ઞા પ્રમાણે દાસનું કાર્ય કરે છે તે નરાધમ બ્રાહ્મણ મદિરાપાન કરનારા જેવો પાપી હોય છે. આ પ્રમાણે અનેક પ્રકારના પાપ મદિરાપાન તુલ્ય માનવામાં આવ્યા છે. હવે હું સોનાની ચોરી સમાન પાપનું વર્ણન કરું છું. સાંભળો, કંદ મૂળ ફળ કસ્તુરી રેશમી વસ્ત્ર તથા રત્નોની ચોરીને સદા સોનાની ચોરી સમાન માનવામાં આવે છે. તાંબુ લોઢું રાંગા એટલે એક સફેદ કોમળ ધાતુ, કાંસુ ઘી મધ અને સુગંધિત દ્રવ્યોની ચોરી એ સોનાની ચોરી સમાન છે. સોપારી જળ ચંદન તથા કપૂરની ચોરી પણ સોનાની ચોરી બરાબર છે. શ્રાદ્ધનો ત્યાગ ધર્મ કાર્યનો લોપ કરવો અને યતિ પુરુષોની નિંદા કરવી પણ સોનાની ચોરીને બરાબર છે. ભોજનના યોગ્ય પદાર્થોની ચોરી વિવિધ પ્રકારના અનાજોની ચોરી તથા રુદ્રાક્ષની ચોરી પણ સુવર્ણ ચોરી બરાબર છે. હવે ગુરુપત્ની ગમન જેવા પાપનું વર્ણન કરવામાં આવે છે. ભગીની પુત્રવધુ તથા રજસોલા સ્ત્રી સાથે સંગમ કરવો એ ગુરુપત્ની ગમન તુલ્ય માનવામાં આવે છે. નીચ જાતિની સ્ત્રી સાથે સંબંધ રાખવો, મદિરા પીનાર સ્ત્રી સાથે સહવાસ કરવો તથા પરાઈ સ્ત્રી સાથે સંભોગ કરવો ગુરુપત્ની ગમનને સમાન મનાય છે. ભાઈની સ્ત્રી સાથે ગમન, મિત્રની સ્ત્રીનું સેવન તથા પોતાના પર વિશ્વાસ મૂકનારી સ્ત્રીના સતીત્વનો પ્રણ પણ ગુરુપત્ની ગમન તુલ્ય છે. અસમયે મૈથુન કરવું, પુત્રીગમન કરવું તથા ધર્મનો લોપ અને શાસ્ત્રની નિંદા કરવી આ બધા ગુરુપત્ની ગમન જેવા જ મનાય છે. હે રાજન, આ પ્રકારના પાપ મહાપાતક કહેવાય છે. આ બધામાંથી કોઈ એકની સાથે પણ સંસર્ગ રાખનાર પુરુષ તેના જેવો થઈ જાય છે. શાંત ચિત્ત મહર્ષિઓએ જે કોઈ પ્રકારના પ્રાશ્ચિત વગેરેની વ્યવસ્થા દ્વારા આ પાપોના નિવારણનો ઉપાય જોયો છે. હે ભૂપતે, જે પાપ પ્રાશ્ચિતથી રહિત છે તેમનું વર્ણન સાંભળો. તે પાપ સમસ્ત પાપોને તુલ્ય તથા અતિ ભારે નરક આપનારા છે. બ્રહ્મહત્યા વગેરે પાપોના નિવારણનો ઉપાય તો કોઈ રીતે થઈ શકે છે, પરંતુ જે બ્રાહ્મણનો દ્વેષ કરે છે તેનો ક્યાંય પણ નિસ્તાર થતો નથી. હે નરેશ્વર, જે વિશ્વાસઘાતી કૃતજ્ઞ અને શુદ્ર જાતિની સ્ત્રીનો સંગ કરે છે તેમનો ઉદ્ધાર કદી થતો નથી. જેમનું શરીર નિંદિત અન્નથી પુષ્ટ થયું છે તથા જેનું ચિત્ત વેદોની નિંદામાં રત છે અને જે ભગવદ્ કથા વાર્તા વગેરેની નિંદા કરે છે તેમનો આ લોક કે પરલોકમાં ક્યાંય પણ ઉદ્ધાર થતો નથી. પ્રાયશ્ચિતહીન બીજા પણ ઘણા પાપ છે તેમનો પરિચય મારા મુખેથી સાંભળો, જે મહાપાતકી બતાવેલ છે. તે બધા નરકોમાં એક એક યુગ રહે છે અને અંતમાં પૃથ્વી પર આવીને તે 7 જન્મો સુધી ગધેડાની યોનિમાં જાય છે. ત્યાર પછી તે પાપી 10 જન્મો સુધી ઘાવથી ભરેલા શરીરવાળા કૂતરા થાય છે. પછી 100 વર્ષ સુધી તેમને વિષ્ટાના કીડા થવું પડે છે. પછી 12 જન્મ સુધી તેઓ સાપ થાય છે રાજન. ત્યાર પછી 1000 જન્મો સુધી તેઓ મૃગ વગેરે પશુ થાય છે. પછી 100 વર્ષ સુધી વૃક્ષ વગેરે સ્થાવર યોનિમાં જન્મ લે છે. ત્યાર પછી તેમને ગોધા એટલે ગ્રહનું શરીર પ્રાપ્ત થાય છે. પછી 7 જન્મ સુધી તેઓ પાપાચારી ચાંડાળ થાય છે. ત્યાર પછી 16 જન્મ સુધી તેમને નીચ જાતિઓમાં જન્મ લેવો પડે છે. પછી 2 જન્મ સુધી તેઓ દરિદ્ર રોગી તથા સદા દાન લેનાર થાય છે. એનાથી તેમને ફરી નરકગામી થવું પડે છે. જેનું ચિત્ત અસૂયા એટલે ગુણોમાં દોષ દ્રષ્ટિથી વ્યાપ્ત છે તેમના માટે રૌરવ નરકની પ્રાપ્તિ બતાવી છે. ત્યાં 2 કલ્પો સુધી સ્થિત રહીને તેઓ 100 જન્મ સુધી ચાંડાળ થાય છે. જે ગાય અગ્નિ અને બ્રાહ્મણને માટે આપશો નહીં આવું કહીને રોકે છે તે 100 વાર કૂતરાની યોનિમાં જન્મ લઈને અંતમાં ચાંડાળના ઘરમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તે વિષ્ટાના કીડા થાય છે. પછી 3 જન્મો સુધી વાઘ થઈને અંતમાં 21 યુગો સુધી નરકમાં પડ્યા રહે છે. જે પરાઈ નિંદામાં તત્પર કટુભાષી અને દાનમાં વિઘ્ન નાખનારા હોય છે તેમના પાપનું આ ફળ છે. ચોરને મૂસળ અને ખાંડણીમાં ચૂર્ણ કરવામાં આવે છે. ત્યાર પછી તેને 3 વર્ષ સુધી તપાવેલા પથ્થર ઉપાડવા પડે છે. ત્યાર પછી તેને 7 વર્ષો સુધી કાલસૂત્રથી ચીરવામાં આવે છે. તે સમયે પરાયા ધનનું અપહરણ કરનારા ચોરને પોતાના પાપકર્મ માટે શોક કરતા રહીને કર્મના ફળથી નિરંતર નરકાગ્નિમાં નાખવામાં આવે છે. જે બીજાના દોષ બતાવે છે અર્થાત ચાડી ચુગલી કરે છે તેમને જે ભયંકર નરકની પ્રાપ્તિ થાય છે તે સાંભળો. તેમને 1000 યુગ સુધી તપાવેલા લોઢાનો પિંડ ભક્ષણ કરવો પડે છે. અત્યંત ભયાનક સાંડસાઓથી તેમની જીભને પીડા આપવામાં આવે છે અને તેઓ અત્યંત ઘોર નિરુચ્છ્વાસ નામના નરકમાં અડધા કલ્પ સુધી નિવાસ કરે છે. હવે પરસ્ત્રી લંપટ પુરુષોને પ્રાપ્ત થનાર નરકનું તમને વર્ણન કરું છું. તપાવેલી તાંબાની સ્ત્રીઓ સુંદર રૂપ અને આભૂષણોથી યુક્ત થઈને તેમની સાથે જબરજસ્તી દીર્ઘકાળ સુધી રમણ કરે છે. તેનું રૂપ તેવું જ હોય છે જેવી સ્ત્રીઓની સાથે તેઓ આ લોકમાં સંબંધ રાખતા હતા. તે પુરુષ તેમના ભયથી ભાગે છે અને તે સ્ત્રીઓ બળપૂર્વક તેમના પાપનો પરિચય આપીને તેમને ક્રમશઃ વિભિન્ન નરકોમાં પહોંચાડે છે. હે રાજન, આ લોકમાં જે સ્ત્રીઓ પોતાના પતિને છોડીને બીજા પુરુષની સેવા સ્વીકારે છે તેમને યમલોકમાં લોઢાના તપાવેલા બળવાન પુરુષ લોઢાની તપાવેલી સૈયા પર બળપૂર્વક નાખીને રમણ કરે છે. તેમનાથી છૂટ્યા પછી તે સ્ત્રીઓ અગ્નિ જેવા લાલ લોઢાના થાંભલાનું આલિંગન કરીને 1000 વર્ષ સુધી ઊભી રહે છે. ત્યાર પછી તેમને મીઠાના પાણીથી નવડાવવામાં આવે છે અને ખારા પાણીનું જ સેવન કરાવવામાં આવે છે. ત્યાર પછી તે 100 વર્ષો સુધી બધા નરકોની યાતના ભોગવે છે. જે મનુષ્ય બ્રાહ્મણ ગાય અને શ્રેષ્ઠ ક્ષત્રિય રાજાનો વધ કરે છે તે પણ 5 કલ્પો સુધી સંપૂર્ણ યાતનાઓ ભોગવે છે. જે મહાપુરુષની નિંદાને રસપૂર્વક સાંભળે છે તેનું ફળ સાંભળો. આ લોકોના કાનોમાં તપાવેલા લોઢાના અનેક ખીલા ઠોકવામાં આવે છે. ત્યાર પછી કાનોના છિદ્રોમાં અત્યંત ગરમ તેલ ભરી દેવામાં આવે છે. પછી તેઓ કુંભીપાક નરકમાં પડે છે. જે લોકો ભગવાન શિવ અને વિષ્ણુથી વિમુખ અને નાસ્તિક છે તેમને પ્રાપ્ત થનારી યાતનાનું વર્ણન કરું છું. તેઓ યમલોકમાં કરોડો વર્ષો સુધી માત્ર મીઠું ખાય છે. પછી 1 કલ્પ સુધી તપાવેલી રેતીથી પૂર્ણ રૌરવ નરકમાં નાખવામાં આવે છે. હે રાજન, એ જ પ્રમાણે અન્ય નરકોમાં પણ તે પાપાચારી જીવ પોતાના પાપોનું ફળ ભોગવે છે. જે નરાધમ ક્રોધપૂર્ણ દ્રષ્ટિથી બ્રાહ્મણોની સામે જુએ છે તેમની આંખોમાં 1000 તપાવેલી સોયો ખોંસી દેવામાં આવે છે. એ નૃપશ્રેષ્ઠ, ત્યાર પછી તેઓને મીઠાના પાણીની ધારાથી ભીંજવામાં આવે છે. ત્યાર પછી તે પાપીઓને ભયંકર કરવતોથી ચીરવામાં આવે છે. હે રાજન, જે લોકો વિશ્વાસઘાતી મર્યાદા તોડનાર તથા પરાયા અન્નના લોભી છે તેમને જે ભયંકર નરકની પ્રાપ્તિ થાય છે તે સાંભળો. તેઓ પોતાનું જ માંસ ખાય છે અને તેમના શરીરને ત્યાં દરરોજ કૂતરા તોડી ખાય છે. તેમને બધા નરકોમાં 1-1 વર્ષ રહેવું પડે છે. જે સદા દાન લીધા કરે છે, જે માત્ર જ્યોતિષી વિદ્યાર્થી જીવિકા ચલાવે છે તથા જે સદા પૂજારીનું અન્ન ખાય છે તેમની દશા કેવી થાય છે તે પણ સાંભળો. હે રાજન, તે પાપી જીવને 1 કલ્પ સુધી બધી યાતનાઓ આપવામાં આવે છે અને તે સદા દુઃખી રહીને નિરંતર કષ્ટ ભોગવે છે. ત્યાર પછી કાલસૂત્રથી પીડિત થઈને તેલમાં ડૂબાડવામાં આવે છે. પછી તેમને મીઠાના પાણીથી નવડાવવામાં આવે છે અને તેમને મળમૂત્ર ભક્ષણ કરવા પડે છે. ત્યાર પછી તેઓ પૃથ્વી પર આવીને મલચ્છ જાતિમાં જન્મ લે છે. જે સદા બીજાઓને ઉદ્વેગમાં નાખનારા છે તેઓ વૈતરણી નદીમાં જાય છે. પંચમહાયજ્ઞોના ત્યાગ કરનાર પુરુષ લાલા ભક્ષ નરકમાં પડે છે. ત્યાં તેમને લાળ એટલે મોઢાનો ચીકણો પ્રવાહી પદાર્થ ખાવી પડે છે. ઉપાસનાનો ત્યાગ કરવાવાળા પુરુષ રૌરવ નરકમાં જાય છે. હે ભૂપાલ, જે બ્રાહ્મણો પાસેથી કર લે છે તે જ્યાં સુધી તારા અને ચંદ્રમાં રહે છે ત્યાં સુધી તેમને આ નરકની યાતનાઓમાં નાખવામાં આવે છે. જે રાજા ગામમાં વધારે કર લે છે તે 5 કલ્પો સુધી 1000 પેઢીઓ સહિત નરક ભોગવે છે. હે રાજન, જે પાપી બ્રાહ્મણોના ગામમાંથી કર લેવાની અનુમતિ આપે છે તેણે જાણે 1000 બ્રહ્મહત્યાઓ કરી નાખી છે. તે 2 ચતુર્યુગી સુધી મહાઘોર કાલસૂત્ર નરકમાં નિવાસ કરે છે. જે મહાપાપી અયોની એટલે યોનિથી ભિન્ન સ્થાન વિયોનિ વિજાતિ યોનિ અને પશુ યોનિમાં વીર્ય ત્યાગ કરે છે તેને યમલોકમાં વીર્યનું જ ભોજન મળે છે. ત્યાર પછી ચરબીથી ભરેલા કૂવામાં નાખીને ત્યાં 7 દિવ્ય વર્ષો સુધી માત્ર વીર્ય ભોજન કરીને રહે છે. ત્યાર પછી મનુષ્ય થઈને સંપૂર્ણ લોકમાં નિંદાને પાત્ર બને છે. હે રાજન, જે ઉપવાસના દિવસે દાતણ કરે છે તે ચારેય યુગો સુધી વ્યાઘ્ર ભક્ષ નામના ઘોર નરકમાં પડ્યો રહે છે, જેમાં વાઘ તેનું માંસ ખાય છે. જે પોતાના કર્મોનો પરિત્યાગ કરનાર છે તેને વિદ્વાન પુરુષ પાખંડી કહે છે. જેની સાથે રહેનાર પણ તેના જેવો થઈ જાય તે જેની સાથે રહેનાર પણ તેના જેવો થઈ જાય છે તે બંને અત્યંત પાપી છે અને હજારો કલ્પો સુધી ક્રમશઃ નરક યાતનાઓ ભોગવે છે. હે રાજન, જે દેવતા સંબંધી દ્રવ્યનું અપહરણ કરવાવાળા અને ગુરુનું ધન ચોરનારા છે તેઓ બ્રહ્મહત્યા કરવા જેવું પાપનું ફળ ભોગવે છે. જેઓ અનાથનું ધન પડાવી લે છે અને અનાથનો દ્વેષ કરે છે તેઓ કોટિકલ્પ સહસ્ત્ર સુધી નરકમાં નિવાસ કરે છે. જે સ્ત્રીઓ અને શુદ્રોની સાથે વેદાધ્યયન કરે છે તેમના પાપનું ફળ બતાવું છું, સાંભળો. તેમને ઊંધા માથે રાખીને બંને પગને બે થાંભલામાં કાંટાથી જડી દેવામાં આવે છે. પછી તેઓ બ્રહ્માજીના 1 વર્ષ સુધી દરરોજ ધુમાડો પીને રહે છે. જેઓ જળ અને દેવ મંદિરમાં તથા તેની નજીક પોતાના શારીરિક મળનો ત્યાગ કરે છે તેઓ ભ્રૂણ હત્યા જેવા મહાન પાપને પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણોનું ધન અને સુગંધિત કાષ્ઠ ચોરે છે તેઓ ચંદ્રમા અને તારાઓ સ્થિત છે ત્યાં સુધી ઘોર નરકમાં પડ્યા રહે છે. હે રાજન, બ્રાહ્મણના ધનનો અપહરણ આલોક અને પરલોકમાં પણ દુઃખદ છે. આ લોકમાં તો તેના ધનનો નાશ થાય છે અને પરલોકમાં તેને નરકની પ્રાપ્તિ થાય છે. જે કોટી સાક્ષી આપે છે તેના પાપનું ફળ સાંભળો. તે જ્યાં સુધી 14 ઇન્દ્રોનું રાજ્ય સમાપ્ત થાય છે ત્યાં સુધી તમામ યાતનાઓને ભોગવતો રહે છે. આ લોકમાં તેના પુત્ર પૌત્ર નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી રોરો નરક તથા અન્ય નરકોને એક પછી એક ભોગવે છે. જે મનુષ્ય અત્યંત કામી અને મિથ્યાવાદી છે તેના મુખમાં સર્પની જેમ જળો એટલે પાણીનો એક કીડો ભરી દેવામાં આવે છે. આ સ્થિતિમાં તેમને 60,000 વર્ષો સુધી રહેવું પડે છે. ત્યાર પછી તેમને ખારા પાણીથી નવડાવવામાં આવે છે. હે મુનિજેશ્વર, હે મનુજેશ્વર, જે ઋતુકાળમાં પોતાની સ્ત્રી સાથે સહવાસ કરતા નથી તેઓ બ્રહ્મહત્યાનું ફળ ભોગવવા ઘોર નરકમાં જાય છે. જે કોઈને અત્યાચાર કરતો જોઈને સામર્થ હોવા છતાં તેનું નિવારણ કરતો નથી તે પણ તે અત્યાચારના પાપનો ભાગી થાય છે અને તે બંને નરકમાં પડે છે. જે લોકો પાપીઓના પાપોની ગણતરી કરીને બીજાઓને બતાવે છે તેઓ પાપ સત્ય હોવા છતાં પણ તેમના પાપના ભાગી થાય છે. હે રાજન, જો તે પાપ ખોટા નીકળે તો કહેનારને 2 ગણા પાપનો ભાગી થવું પડે છે. જે નિષ્પાપ પુરુષમાં પાપનો આરોપ કરીને તેની નિંદા કરે છે તે ચંદ્રમાના તારાઓની સ્થિતિકાળ સુધી ઘોર નરકમાં રહે છે. જે વ્રત લઈને તેને પૂર્ણ કર્યા વિના જ ત્યાગ કરી દે છે તે અશીપત્ર વનમાં કષ્ટ ભોગવીને પૃથ્વી પર કોઈ અંગહીન થઈને જન્મ લે છે. જે મનુષ્ય બીજાઓ દ્વારા કરવામાં આવતા વ્રતોમાં વિઘ્ન નાખે છે તે મનુષ્યને અત્યંત દુઃખદાયક અને ભયંકર શ્લેષ્મ ભોજન નામના નરકમાં જ્યાં કફનું ભોજન કરવું પડે છે ત્યાં જાય છે. જે ન્યાય કરવામાં અને ધર્મનું શિક્ષણ આપવામાં પક્ષપાત કરે છે તે 10,000 પ્રાશ્ચિત કરે તો પણ તે પાપથી તેનો ઉદ્ધાર થતો નથી. ન્યાયે ચ ધર્મ શિક્ષાયામ પક્ષપાતમ કરોતિ યહ ન તસ્ય નિષ્કૃતિ ભૂર્યમ પ્રાયશ્ચિતાયુ તેરપી. નારદ પુરાણ પૂર્વ ભાગ 1 અધ્યાય 15 શ્લોક સંખ્યા 119. જે પોતાના કટુ વચનોથી બ્રાહ્મણોનું અપમાન કરે છે તે બ્રહ્મહત્યાને પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ નરકોની યાતનાઓ ભોગવીને 10 જન્મો સુધી ચાંડાળ થાય છે. જો બ્રાહ્મણને કોઈ ચીજ આપે તે સમયે જે તેમાં વિઘ્ન નાખે છે તેણે બ્રહ્મહત્યા જેવું પ્રાશ્ચિત કરવું જોઈએ. જે બીજાઓનું ધન ચોરીને બીજાઓને દાન આપે છે તે ચોરનાર તો નરકમાં જાય છે અને જેનું ધન હોય છે તેને તે દાનનું ફળ મળે છે. જે કંઈક આપવાની પ્રતિજ્ઞા કરીને આપતો નથી તે લાલાભક્ષ નરકમાં જાય છે. હે રાજ, જે સંન્યાસની નિંદા કરે છે તે શિલાયંત્ર નામના નરકમાં જાય છે. બગીચાને નષ્ટ કરનારા 21 યુગો સુધી સ્વભોજન નામના નરકમાં રહે છે. જ્યાં કૂતરા તેનું માંસ તોડી તોડીને ખાય છે પછી ક્રમશઃ તે બધા નરકોની યાતનાઓ ભોગવે છે. હે ભૂપત, જે દેવ મંદિર તોડે છે, તલાવડી નષ્ટ કરે છે અને ફૂલવાડી ઉજાડી નાખે છે, તેઓ જે ગતિને પ્રાપ્ત થાય છે તે સાંભળો, તેઓને આ બધા નરકોમાં અલગ અલગ નાખવામાં આવે છે. અંતમાં 21 કલ્પો સુધી તેઓ વિષ્ટાના કીડા થાય છે. હે રાજન, ત્યાર પછી તેઓ 100 વાર ચાંડાળ યોનિમાં જન્મ લે છે. જેઓ હેઠું ખાય છે અને મિત્રોનો દ્રોહ કરે છે, તેઓને ચંદ્રમા અને સૂર્યની સ્થિતિકાળ સુધી ભયંકર યાતનાઓ ભોગવવી પડે છે. જે પિતૃયજ્ઞ અને દેવયજ્ઞનો નાશ કરે છે તથા વૈદિક માર્ગથી બહાર થઈ જાય છે, તેઓ પાખંડીના નામે પ્રસિદ્ધ છે. તેમને સર્વ પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે. હે રાજા ભગીરથ, આ પ્રમાણે પાપીઓને માટે અનેક પ્રકારની યાતનાઓ છે. પ્રભો, હું નરકો અને તેની યાતનાઓની ગણતરી કરવામાં અસમર્થ છું. હે ભૂપતે, પાપો, યાતનાઓ અને ધર્મની સંખ્યા કહેવા માટે સંસારમાં ભગવાન વિષ્ણુ સિવાય બીજું કોણ સમર્થ છે? આ બધા પાપોનું ધર્મશાસ્ત્રની વિધિથી પ્રાશ્ચિત કરી લેવાથી તે પાપ નષ્ટ થઈ જાય છે. ધાર્મિક કાર્યોમાં જે ત્રુટિ રહી જાય છે તેની પૂર્તિને માટે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની સમીપ પૂર્વોક્ત પાપોનું પ્રાશ્ચિત કરવું જોઈએ. ગંગા, તુલસી, સત્સંગ, હરિકીર્તન, કોઈના દોષ ન જોવા અને હિંસાથી દૂર રહેવું, આ બધી વાતો પાપોનો નાશ કરનારી છે. ભગવાન વિષ્ણુને અર્પિત કરેલા કર્મ અવશ્ય સફળ થાય છે. જે કર્મ તેમને અર્પિત કરવામાં આવતા નથી તે રાખમાં કરેલા હોમની જેમ વ્યર્થ છે. નિત્ય નૈમિતિક કામ્ય તથા જે મોક્ષના સાધનભૂત કર્મ છે તે બધા ભગવાન વિષ્ણુને સમર્પિત કરવાથી સાત્વિક અને સફળ થાય છે. ભગવાન વિષ્ણુની ઉત્તમ ભક્તિ સર્વ પાપોનો નાશ કરનારી છે. હે નૃપશ્રેષ્ઠ, સાત્વિક, રાજસ અને તામસ વગેરે ભેદો અનુસાર ભક્તિ 10 પ્રકારની છે. પહેલા સાત્વિક, રાજસ અને તામસ ભેદથી ભક્તિના 3 ભેદ છે. પછી દરેકના ઉત્તમ, મધ્યમ અને અધમ આ 3 ભેદ બીજા થાય છે. આ પ્રમાણે 9 ભેદ થયા. 10મી ઉત્તમમાં ઉત્તમ પરાભક્તિ છે. ભક્તિ 10 પ્રકારની છે. તે પાપરૂપી વનને બાળી નાખવા માટે દાવાનળ જેવી છે. હે રાજન, જે બીજાનો વિનાશ કરવા માટે ભગવાન લક્ષ્મીપતિનું ભજન કરવામાં આવે છે તે અધમા તામસી ભક્તિ છે. કારણ કે તે દુષ્ટભાવ ધારણ કરનારી છે. જે મનમાં કપટભાવ રાખીને જેમ વ્યભિચારીની સ્ત્રી પોતાના પતિની સેવા કરે છે તે પ્રમાણે જગદીશ્વર ભગવાન નારાયણનું પૂજન કરે છે તેની તે મધ્યમાં તામસી ભક્તિ છે. હે પૃથ્વીપતિ, જે બીજાઓને ભગવાનની આરાધનામાં તત્પર જોઈને ઈર્ષાવશ સ્વયં પણ ભગવાન શ્રી હરિની પૂજા કરે છે તેની તે ક્રિયા ઉત્તમા તાપસી કે ભક્તિ છે. જે ધનધાન્યની યાચના કરીને પરમ શ્રદ્ધા સાથે શ્રી હરિની અર્ચના કરે છે તે પૂજા અધમા રાજસી ભક્તિ છે. જે સંપૂર્ણ લોકમાં વિખ્યાત કીર્તિનો ઉપદેશ રાખીને પરમ ભક્તિભાવથી ભગવાનની આરાધના કરે છે તેની તે ક્રિયા મધ્યમાં રાજસી ભક્તિ કહેવાય છે. હે પૃથ્વીપતે, જે સાલોક્ય અને સારૂપ્ય પદ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ભગવાન વિષ્ણુની અર્ચના કરે છે તેની તે પૂજા ઉત્તમા રાજસી ભક્તિ કહેવાય છે. જે પોતાના પાપોનો નાશ કરવા માટે પૂર્ણ શ્રદ્ધા સાથે શ્રી હરિની પૂજા કરે છે તેની તે પૂજા અધમા સાત્વિકી ભક્તિ છે. આ ભગવાન વિષ્ણુને પ્રિય છે એવું માનીને જે શ્રદ્ધાપૂર્વક સેવા શુશ્રૂષા કરે છે તેની તે સેવા મધ્યમાં સાત્વિકી ભક્તિ છે. હે રાજન, શાસ્ત્રની આવી જ આજ્ઞા છે. આવું માનીને જે દાસની જેમ ભગવાન લક્ષ્મીપતિની પૂજા અર્ચના કરે છે તેની તે ભક્તિ સર્વ પ્રકારની ભક્તિઓમાં શ્રેષ્ઠ ઉત્તમા સાત્વિકી ભક્તિ છે. જે ભગવાન વિષ્ણુનો થોડો પણ મહિમા સાંભળીને પરમ સંતુષ્ટ થઈને તેમના ધ્યાનમાં તન્મય થઈ જાય છે તેની તે ભક્તિ ઉત્તમોત્તમ ભક્તિ છે. હું જ પરમ વિષ્ણુ રૂપ છું, મારામાં આ સંપૂર્ણ જગત સ્થિત છે. આ પ્રમાણે જે સદા ભગવાનથી પોતાને અભિન્ન જુએ છે તેને ઉત્તમો ઉત્તમ ભક્ત સમજવો જોઈએ. શ્લોક સંખ્યા આ પ્રમાણે છે. યચ્ચ અન્યસ્ય વિનાશાર્થમ ભજનમ શ્રી પતેન રૂપમ સા તામસ્યા ધમા ભક્તિ હિ ખલભાવતરા યત યો અર્ચયેત ત કેત્ય વધી વધિયા સ્વૈરિણી સ્વપતિમ યથા નારાયણમ જગન્નાથમ તામસી મધ્યમા તુષા દેવ પૂજા પરાન દ્રષ્ટવા મત્સર્યાદ યો અર્ચયેદ ધરિમ સા ભક્તિ હિ પૃથ્વીપાલ તામસી ચ ઉત્તમા સ્મૃતા ધન ધાન્ય આદિકમ યસ્તુ प्रार्थन्य अर्चये एद धरिम श्रद्धया परया युक्त सा राज्यस्य धमा राज्यस्य अधमा स्मृता यह सर्वलोक विख्यात कीर्तिम उद्दिश्य माधवम अर्चयेत परया भक्तया सा मध्या राजसी मता सालोक्यादि पदम यस्तु समुदिश्चार्ये धरिम सा राजस्युत्तमा भक्ति ही कीर्तिता पृथ्वी पते यस्तु स्वकृत पापानां क्षयार्थम प्राचार्येद धरिम श्रद्धया परयोपेतः सा सात्विकयध्यमा स्मृता हरे हृदम प्रियमिति शुश्रूषां कुरुते तुयः श्रद्धया संयुतो भूयः सात्विकी मध्यमा तु सा विधि बुद्धाचार्येद दस्तु दास वच्छी व्रच्छी पतिम नृपः भक्तीनां प्रवरा सात उत्तमा सात्विकी स्मृता महिमानं हरेयस्तु किंचि किंचिच्छुत्वापि यो नरः तन्मयत्वेन संतुष्टः भक्तिर उत्तमो उत्तमा अहमेव परो विष्णुर् विष्णुर्मयि सर्वं सर्वमिदं जगत् इति यः सततं पश्येत् विद्यादुत्तमोत्तमहम् नारद पुराण पूर्व भाग भाग एक अध्याय 15 श्लोक संख्या 140 थी 150। आदर्श प्रकारनी भक्ति संसार बंधनों नाश करनारी छे तेमा पण सात्विकी भक्ति संपूर्ण मनवांछित फल आपनारी छे। तेथी हे भूपाल सामळो संसार ने जीतवानी इच्छा धरावनार उपासके पोताना कर्मनो त्याग न करता भगवान जनार्दन नी भक्ति करवी जोईए। जे स्वधर्मनो परित्याग करीने भक्ति मात्र थी जीवन धारण करे छे तेना पर भगवान विष्णु संतुष्ट थया थता नथी। तेओ तो धर्मना आचरण थी संतुष्ट थाय छे। बधा ज आगमो धर्मशास्त्रों में आचार ने प्रथम स्थान आपवामां आव्युं छे। आचार थी धर्म प्रगट थाय छे अने धर्मना स्वामी साक्षात भगवान विष्णु छे। सर्वागमना चाराह प्रथमं परिकल्पते आचार प्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युतः नारद पुराण पूर्व भाग एक अध्याय 15 श्लोक संख्या 154। तेथी स्वधर्मनो विरोध कर्या विना श्री हरिनी भक्ति करवी जोईए। सदाचारहीन मनुष्यनो धर्म पण सुखप्रद होतो नथी। स्वधर्मना पालन विना करेली भक्ति व्यर्थ छे। हे राजन तमे जे कंई पूछ्यु हतुं ते बधुं मैं कही दीधुं। तेथी तमे पोताना धर्ममां तत्पर रहीने सूक्ष्मथी सूक्ष्म स्वरूपवाळा जनार्दन भगवान नारायणनुं पूजन करो। एनाथी तमने सनातन सुखनी प्राप्ति थशे। भगवान शिव ज साक्षात श्री हरि छे अने श्री हरि ज स्वयं शिव छे। आ बन्नेमां भेद जोवावाळो दुष्ट पुरुष करोड़ो नरकोमां जाय छे। तेथी भगवान विष्णु अने शिवने समान समझीने तेमनी आराधना करो। आमां भेद दृष्टि राखनारा मनुष्य आलोक अने परलोकमां पण दुखी थाय छे। हे जनेश्वर हूँ जे कार्य माटे तमारी पासे आव्यो हतो ते तमने जणावुं छुं। हे सुमते सावधान थईने सांभळो। हे राजन आत्मघातनું પાપ કરનારા તમારા પિતામહો સગર પુત્રો મહાત્મા કપિલના ક્રોધથી દગ્ધ થઈ ગયા છે અને આ સમયે તે બધા નરકમાં નિવાસ કરે છે। હે મહાભાગ ગંગાજીને લાવવાનો પુરુષાર્થ કરીને તમે તેમનો ઉદ્ધાર કરો। હે ભૂપતે ગંગાજી બધા પાપોનો અવશ્ય નાશ કરી દે છે। હે નૃપશ્રેષ્ઠ મનુષ્યના કેસ હાડકા નખદાંત તથા શરીરની ભસ્મોનો પણ જો ગંગાજળ સાથે સ્પર્શ થઈ જાય છે તો તે ભગવાન વિષ્ણુના ધામમાં પહોંચાડી દે છે। હે રાજન જેના હાડકા અથવા ભસ્મને મનુષ્ય ગંગાજીમાં નાખી દે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન શ્રી હરિના ધામમાં ચાલ્યો જાય છે। હે ભૂપતે અત્યાર સુધીમાં જેટલા પાપ તમને કહેવામાં આવ્યા છે તે બધા ગંગાજીના એક બિંદુનો અભિષેક થવાથી નષ્ટ થઈ જાય છે। શ્રી સનકજી કહે છે હે મુનિશ્રેષ્ઠ નારદ ધર્માત્મા મહાત્મા ભગીરથને આ પ્રમાણે કહીને ધર્મરાજ તુરંત અંતર્ધ્યાન થઈ ગયા। ત્યારે સર્વશાસ્ત્રોના પારગામી મહાબુદ્ધિમાન રાજા ભગીરથ સંપૂર્ણ પૃથ્વીનું રાજ્ય મંત્રીઓને સોંપીને પોતે વનમાં ચાલ્યા ગયા। ત્યાંથી હિમાલય પર જઈને નર નારાયણના આશ્રમની પશ્ચિમ તરફ બરફથી ઢંકાયેલા એક શિખર પર જે 16 યોજન વિસ્તારનું છે ત્યાં તેમણે તપસ્યા કરી અને ત્રિભુવન પાવની ગંગાને તેવા ભૂતલ પર લઈ આવ્યા। અધ્યાય પૂર્વભાગ ભાગ એક અધ્યાય 14 સમાપ્ત. અનુક્રમણિકા પ્રમાણે અધ્યાય 14 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.